શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 8મો અધ્યાય 16-17 ચંદ્રમા વગેરે ગ્રહોની ગતિનું શિશુમાર ચક્રનું તથા રાહુ મંડળાદિનું વર્ણન ભગવાન નારાયણ કહે છે. નારદ, હવે ચંદ્રમા વગેરે ગ્રહોની અદ્ભુત ગતિનું વર્ણન સાંભળો. ગ્રહોની ગતિ દ્વારા જ મનુષ્યને શુભ અશુભ ફળ મળે છે. જેમ કુંભારનો ચાકડો ફરતો હોય ત્યારે તેના પર રહેલા કીડી વગેરે પ્રાણીઓ પણ ફરે છે, આ ઉપરાંત તે ચાક પર ફરવાવાળા પ્રાણીઓની એકબીજી પોતપોતાની ગતિ પણ હોય છે. કારણ કે ચાક પર આમ પ્રાણીઓ એક સ્થાને બેસી રહેતા નથી, આમ તેમ ફર્યા કરે છે. એ જ પ્રમાણે મેરુ અને ધ્રુવની પ્રદક્ષિણા ફરતું રાશિઓના સમૂહવાળું તે કાળચક્ર છે. તેની સાથે ભમતા સૂર્ય વગેરે ગ્રહોની ગતિ પણ જુદા જુદા પ્રકારની હોય છે. ગ્રહોની ગતિ નક્ષત્રો પર આધારિત હોય છે. જ્યારે એક નક્ષત્ર પૂરી થઈને બીજું આવે છે ત્યારે તેમની ગતિમાં પણ પરિવર્તન થઈ જાય છે. આ બંને ગતિઓ પરસ્પર વિરુદ્ધ નથી, આવો બધા શાસ્ત્રનો નિર્ણય છે. વેદ અને વિદ્વાનો જેને જાણવા માટે હંમેશા આતુર હોય છે તે અખિલ સૃષ્ટિના આધાર આદિપુરુષ ભગવાન નારાયણ સમસ્ત પ્રાણીઓના કલ્યાણાર્થે જગતમાં વિચરણ કરે છે. સાથે સાથે કર્મોની શુદ્ધિ માટે પોતાના વેદમય વિગ્રહને 12 ભાગોમાં વહેંચીને વસંત વગેરે 6 ઋતુઓના ગુણોને રચે છે. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાવાળા મનુષ્ય વેદની આજ્ઞા પ્રમાણે નાના મોટા કર્મો કરીને શ્રદ્ધાપૂર્વક યોગ સાધના દ્વારા સૂર્યરૂપી ભગવાન નારાયણની ઉપાસના કરે છે. તે સહજ રીતે પોતાનું કલ્યાણ કરે છે. સર્વ પ્રાણીઓના આત્મા ભગવાન સૂર્ય સ્વર્ગ તથા પૃથ્વીની વચ્ચેના અંતરિક્ષમાં કાળચક્રની અંદર રહી વર્ષના અવયવ રૂપ 12 રાશિઓ અને તે ઉપરથી નામ પામેલા 12 મહિનાઓને ભોગવે છે. એક મહિનામાં 2 પક્ષ હોય છે, શુક્લ અને કૃષ્ણ. પિતૃઓના માપથી આ એક દિવસ અને એક રાત કહેવાય છે. સૌર માપથી આને 2.25 નક્ષત્ર કહે છે. સૂર્ય જેટલા સમયમાં વર્ષના 6ઠા ભાગને ભોગવે છે તેને વિદ્વાનો ઋતુ કહે છે. આ ઋતુ વર્ષના અવયવ કહેવાય છે. સૂર્ય અંતરિક્ષ માર્ગથી જેટલા સમયમાં સ્વર્ગ અને પૃથ્વી સહિત પૂરા નભમંડળનું ચક્કર લગાવે છે તે સમયને વર્ષ કહે છે. વર્ષ 5 પ્રકારના છે, સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને એદવત્સર. સમયની ગતિને જાણવાવાળા પુરુષોનું કહેવું છે કે સૂર્યની ગતિ હંમેશા સમાન નથી હોતી. તેમની ગતિ ક્યારેક ધીમી, ક્યારેક ઉતાવળી અને ક્યારેક સપ્રમાણ હોય છે. નારદ, હવે ચંદ્રમા વગેરે ગ્રહોની ગતિ વિશે સાંભળો. ચંદ્રમા સૂર્યના કિરણોથી 1,00,000 યોજન ઉપર છે. ચંદ્રમા વનસ્પતિઓના સ્વામી કહેવાય છે. સૂર્યના 1 વર્ષના માર્ગને ચંદ્રમા 2 પખવાડિયામાં, 1 મહિનાના માર્ગને 2.25 દિવસમાં અને 1 પક્ષના માર્ગને 1 દિવસમાં પાર કરી જાય છે. આમ ઉતાવળી ગતિના ચંદ્રમા નિશ્ચિત રૂપે ભૂચક્રમાં ભ્રમણ કરે છે. તે ક્રમશઃ પૂર્ણ થતી કળાઓથી દેવતાઓને અને ક્ષીણ થતી કળાઓથી પિતૃઓને પ્રસન્ન કરે છે. તે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ વડે દેવતાઓના દિવસ રાતનું વિભાજન કરે છે. ચંદ્રમા સમસ્ત જીવોના પ્રાણ અને જીવન છે. 60 ઘડીમાં તે બધા જ નક્ષત્રોને ભોગવે છે. ચંદ્રમાની 16 કળાઓ છે, તેમાં 16 કળાઓ છે તેઓ અનાદિ શ્રેષ્ઠ પુરુષ છે. તેમના મનોમય, અન્નમય, અમૃતધારા અને સુધાકર નામો છે. દેવતાઓ, પિતૃઓ, મનુષ્યો, સર્પો અને વૃક્ષો વગેરે પ્રાણીઓના પ્રાણોનું તેઓ પોષણ કરે છે, તેથી તે સર્વમય કહેવાય છે. ચંદ્રમાના સ્થાનથી 3,00,000 યોજન ઉપર નક્ષત્ર મંડળ છે. આ નક્ષત્રો અભિજીત સાથે 28 છે. ભગવાને તેમને કાળચક્રમાં બાંધી રાખ્યા છે. મેરુ પર્વતની ડાબી બાજુથી તે ભ્રમણ કરે છે. નારદ, આ નક્ષત્ર મંડળથી 2,00,000 યોજન ઉપર શુક્ર ગ્રહ રહેલો છે. શુક્રનો ગ્રહ સૂર્યની સાથે સાથે ફરે છે. ક્યારેક સૂર્યની પાછળ હોય છે તો ક્યારેક આગળ રહે છે. શુક્રની પણ સૂર્યની જેમ ત્રણ ગતિઓ છે, ઉતાવળી, ધીમી અને મધ્યમ. તેઓ પ્રાણીઓને લગભગ અનુકૂળ રહે છે, તેથી તે શુભ ગ્રહ કહેવાય છે. મુનિવર, આ ભાર્ગવ વરસાદને અવરોધતા ગ્રહોને શાંત કરે છે. શુક્રના સ્થાનથી બુધ ગ્રહ 2 લાખ યોજન ઉપર છે. આ પણ શુક્રના જેવી ત્રણ ગતિવાળો છે. જ્યારે સૂર્યને ઓળંગીને તે આગળ નીકળી જાય છે ત્યારે ઘણું કરીને વંટોળિયું આવવો, વાદળો થઈને વિખેરાઈ જવા અને અનાવૃષ્ટિની પરિસ્થિતિ ઊભી થાય છે. બુધથી 2 લાખ યોજન ઉપર મંગળનું સ્થાન છે. મંગળ જો વક્ર નથી થતો તો એક એક રાશિમાં 3-3 પખવાડિયામાં રહે છે. દેવર્ષ, આમ 12-12 રાશિઓમાં મંગળનું ભ્રમણ થાય છે. મંગળ અશુભ ગ્રહ હોવાથી તે બધા માટે અશુભ કરનારો છે. મંગળથી 2 લાખ યોજન ઉપર બૃહસ્પતિ રહે છે. તે જો વક્ર ન હોય તો 1 રાશિમાં વર્ષ સુધી રહે છે. બૃહસ્પતિ ઘણું કરીને બ્રાહ્મણોને અનુકૂળ રહે છે. બૃહસ્પતિથી 2 લાખ યોજન ઉપર ભયંકર એવા શનિનું સ્થાન છે. શનિ મહારાજ સૂર્યના પુત્ર છે. તે 1-1 રાશિમાં 30-30 મહિના રહે છે. તે પણ બધી રાશિઓમાં ભ્રમણ કરે છે. કાળને જાણનારા વિદ્વાનો કહે છે કે શનિ બધા માટે અશુભ છે. નારદ, આનાથી 11 લાખ યોજન ઉપર સપ્તઋષિઓનું મંડળ છે. આ સપ્તઋષિઓ બધા જ પ્રાણીઓનું કલ્યાણ કરનારા છે. તેઓ ધ્રુવલોકની એટલે વિષ્ણુ પદ ધ્રુવલોકની પ્રદક્ષિણા કરે છે. નારદ, સપ્તઋષિઓના સ્થાનથી 13 લાખ યોજન ઉપર ઉત્તમ ધ્રુવલોક એટલે કે વિષ્ણુ પદ છે. મહાન ભાગવત શ્રીમાન ધ્રુવજી અહીં રહે છે. તેમના પિતાનું નામ ઉતાનપાદ છે. સમસ્ત જગત ધ્રુવજીને વંદન કરે છે. ઇન્દ્ર, અગ્નિ, કશ્યપ અને ધર્મ આ બધા મળીને તેમની આદર અને આદર સાથે નિરંતર પ્રદક્ષિણા કરે છે. આ ધ્રુવજી કલ્પ સુધી જીવનારા પ્રાણીઓનો પણ આશ્રય બનીને આ લોકમાં બિરાજે છે અને ભગવાનના ચરણોની ઉપાસના કરે છે. કાળ ક્યારેય સૂતો નથી, એના વેગને બધા જોઈ શકતા નથી. આ પ્રભાવશાળી કાળથી પ્રેરિત થઈને ગ્રહો, નક્ષત્રો વગેરે બધા જ જ્યોતિર્ગણ નિરંતર ફર્યા કરે છે. ભગવાને ધ્રુવને સ્તંભના રૂપમાં સ્થાપ્યા છે. દેવતાઓ દ્વારા પૂજાતા ધ્રુવ સ્વયં પોતાના તેજથી પ્રકાશે છે. જેમ ધાન્યને કણસલામાંથી છૂટા પાડવા, હાલરાના એટલે કે વચ્ચેના થાંભલામાં જોડાયેલા અને હાલરાને ખેંચવામાં ઉપયોગી બળદો ગોળ ગોળ ફર્યા કરે છે, તે જ પ્રમાણે કાળચક્રમાં અંદર ને બહાર જોડાયેલા અને વાયુ દ્વારા પ્રેરેલા સર્વ ગ્રહો તથા નક્ષત્રો વગેરે ધ્રુવોનો આશ્રય કરીને પૂરા કલ્પ સુધી ગોળ ગોળ ફર્યા કરે છે. આમ ચક્કર લગાવતા ગ્રહોનો પ્રકૃતિ અને પુરુષ સાથે સંયોગ સુલભ છે, અર્થાત તેમની કૃપાથી તે જમીન પર પડી જતા નથી. નારદ, કેટલાક લોકો કહે છે કે ભગવાન શ્રી હરિની યોગમાયાના આધારે સ્થિત આ જ્યોતિષવક્ર શિશુમાર નામના એક માછલા જેવા આકારનું છે. મુને, તેઓ કહે છે કે આ શિશુમાર ગોળાકાર થઈને બેઠું છે, તેનું માથું નીચે છે, તેની પૂંછના અગ્રભાગમાં ધ્રુવજીનું આસન છે. પૂંછના મૂળ ભાગમાં દેવતાઓ દ્વારા પૂજાયેલા પવિત્ર આત્મા પ્રજાપતિ, અગ્નિ, ઇન્દ્ર અને ધર્મ રહેલા છે. ધાતા અને વિધાતા પૂંછના અંત ભાગમાં અને સપ્તઋષિઓ કટી ભાગમાં રહેલા છે. આ શિશુમાર જમણી બાજુ પોતાના શરીરને વાળીને બેઠું છે. ઉત્તરાયણ વાળા 14 નક્ષત્રો તેના ડાબા ભાગમાં રહે છે. નારદ, લૌકિક શિશુમાર પણ જ્યારે ગોળાકાર થઈને બેસે છે ત્યારે તેના બંને પડખામાં સમાન સંખ્યાવાળા અવયવો હોય છે. તેની પીઠમાં અજવીથી નક્ષત્ર અર્થાત મૂળ પૂર્વાષાઢા અને ઉત્તરષાઢા આ 3 નક્ષત્રો છે. તેના ઉદર એટલે કે પેટ ભાગમાં આકાશ ગંગા છે. ડાબા અને જમણા કટિપ્રદેશમાં પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર છે. પાછળના ડાબા અને જમણા પગમાં આદ્રા અને આશ્લેષા રહે છે. ડામા ડાબા અને જમણા નાકમાં અભિજીત અને ઉત્તર સાઢા નક્ષત્ર રહે છે દેવર્ષિ. તેને ડાબા અને જમણા નેત્રમાં શ્રવણ અને પૂર્વા સાઢાનું સ્થાન છે. ધનિષ્ઠા અને મૂળ જમણા અને ડાબા કાનમાં રહે છે. મુને દક્ષિણાયનના મઘા વગેરે જે આઠ નક્ષત્રો છે તે ડાબી બાજુના હાડકામાં રહે છે. તે જ રીતે ઉત્તરાયણના આઠ નક્ષત્ર તેની બરાબર સામેની બાજુ જમણી બાજુના હાડકામાં રહેલા છે. સતભીષા અને જ્યેષ્ઠા જમણા અને ડાબા ખંભા પર છે. ઉપર હડપચીમાં અગસ્ત્યનો અને નીચે હડપચીમાં યમરાજનો, મુખમાં મંગળ અને જનેન્દ્રિયમાં શનિનો નિવાસ છે. ખાંદમાં બૃહસ્પતિ, ગ્રહોના અધિપતિ સૂર્ય, છાતીમાં નારાયણ, હૃદયમાં અને ચંદ્ર મનમાં છે. બે સ્તનમાં બે અશ્વિની કુમારો, નાભિમાં શુક્રાચાર્ય પ્રાણ તથા અપાનમાં બુધ અને ગળામાં રાહુ તથા કેતુ છે. આ પ્રમાણે બધા અંગોમાં એના અંગોમાં અને રૂવાટામાં નક્ષત્ર મંડળ રહેલું છે. નારદ ભગવાન વિષ્ણુના સર્વ દેવમય દિવ્ય વિગ્રહ છે. મનુષ્યએ સંયમપૂર્વક દરરોજ સાંજના સમયે મૌન રાખી તે આ રૂપનું ધ્યાન કરવું અને ધ્યાન કરતી વખતે આ મંત્રનો જપ કરવો. ઓમ નમો જ્યોતિર્લોકાય કાલ કાલાયાનિમિષા અંપતયે મહાપુરુષા આયાભી ધીમહિ. ભગવાન આપ સંપૂર્ણ જ્યોતિર્ગણોના આશ્રય, કાલચક્ર રૂપી બિરાજતા, દેવતાઓના અધિષ્ઠાતા તથા મહાપુરુષ છો. અમારા આપને નમસ્કાર હો. ગ્રહ નક્ષત્ર અને તારાઓના રૂપમાં ભગવાનનું જે આધિદૈવિક રૂપ છે તેનો ત્રણેય કાળ જપ કરવા વાળા મનુષ્ય પાપોથી છૂટી જાય છે. અથવા જે ત્રણેય કાળ સવાર, બપોર, સાંજ આ રૂપને નમસ્કાર કરે છે તેનું તે સમયનું પાપ તરત નષ્ટ થઈ જાય છે. સૂર્યની 10,000 યોજન નીચે રાહુ મંડળ છે. સિંહિકાના ગર્ભમાંથી આની ઉત્પત્તિ થઈ છે. યોગ્યતા ન હોવા છતાં તે નક્ષત્રોની જેમ ભ્રમણ કરે છે. સૂર્ય અને ચંદ્રમાએ તો આ રાહુને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી તે અમર થઈ ગયો અને ગ્રહોમાં સ્થાન પ્રાપ્ત કર્યું. 10,000 યોજનના વિસ્તાર વાળું સૂર્યનું મંડળ તપી રહ્યું છે તથા 12,000 યોજન વિસ્તાર વાળું ચંદ્ર મંડળ છે. તેને 13,000 યોજન વિસ્તાર વાળો આ રાહુ ગ્રહ ઢાંકી દેવાનો નિરંતર પ્રયાસ કરતો હતો, કારણ કે પૂર્વકાળની શત્રુતા એ ભૂલ્યો ન હતો. આટલા દૂરથી પણ તે રાહુ સૂર્યચંદ્રના બિંબને ઢાંકી દેવા પ્રયત્ન કરે છે. એવું સાંભળીને ભગવાન વિષ્ણુએ સૂર્ય અને ચંદ્ર પાસે પોતાનું અત્યંત તેજસ્વી સુદર્શન ચક્ર મોકલ્યું. સુદર્શનના અસહ્ય તેજથી સૂર્ય ચંદ્ર મંડળો ઘેરાયેલા રહે છે. રાહુ તો ત્યાં ફરકી પણ શકતો નથી. ત્યાં બિંબોની સામે દૂર થંભી જાય છે અને તરત પાછો ફરી જાય છે. દેવર્ષિ આ સ્થિતિને જગતમાં ઉપરાગ એટલે ગ્રહણ કહે છે. આ જાણવા જેવી વાત છે. નારદ રાહુથી નીચે સિદ્ધો, ચારણો અને વિદ્યાધરોના લોકો છે. આ લોકોનો વિસ્તાર 10,000 યોજનનો છે. અહીં પુણ્યાત્મા લોકો રહે છે. દેવર્ષિ આ લોકોની નીચે યક્ષો, રાક્ષસો, ભૂતો, પ્રેતો અને પિશાચોની વિહાર સ્થળી છે. તેની નીચે જ્યાં સુધી વાયુની ગતિ છે અને વાદળો દેખાય છે તેને જ્ઞાની મહાત્માઓ અંતરિક્ષ લોક કહે છે. દ્વિજ શ્રેષ્ઠ તેની 100 યોજન નીચે આ પૃથ્વી આવેલી છે. જ્યાં સુધી ગરુડ, બાજ, સારસ અને હંસ વગેરે પક્ષીઓ ઉડી શકે છે તેને ભૂલોક કહે છે. આ બધા પાર્થિવ પદાર્થો છે. આ પ્રમાણે પૃથ્વીનું પરિમાણ અને તેની સ્થિતિનું વર્ણન કર્યું. દેવર્ષિ આ પૃથ્વીની નીચે 7 પાતાળો કહ્યા છે. દરેક પાતાળની લંબાઈ અને ઊંચાઈ 1,000 યોજન છે. બધા પાતાળ એકબીજાથી 10,000 યોજન દૂર છે. એકબીજાથી 10,000 યોજન દૂર છે. ભૂપાતાળ બધી ઋતુઓમાં સુખપ્રદ છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ નારદ એમાં પહેલાનો અતલ, બીજાનો વિતલ, ત્રીજાનો સુતલ, ચોથાને તલાતલ, પાંચમાને મહાતલ, છઠ્ઠાને રસાતલ અને સાતમાને પાતાલ કહે છે. આ પ્રમાણે આ 7 પાતાળ છે. બધા પાતાળ એક પ્રકારના સ્વર્ગ જેવા જ છે. એમાં ક્યાંક તો સ્વર્ગથી પણ વધારે સુખના સાધનો છે. અભિષય ભોગ ઐશ્વર્ય સુખ અને સમૃદ્ધિથી ભરપૂર છે, તેમાં અનેક બગીચા અને બગીચા છે અને વિહાર સ્થળો છે, જ્યાં ત્યાં સુખનો અનુભવ થાય છે. ત્યાં રહેવા વાળા બળવાન દૈત્યો દાનવો અને નાગો તેમની સ્ત્રી પુત્ર અને પરિવાર સાથે નિરંતર આનંદ કરે છે. તેમના ઘરના સ્વામી છે, સેવકો અને મિત્રોનો સમુદાય તેમની પાસે રહે છે. ઈશ્વરની કૃપાથી તેમની મોટા ભાગની કામનાઓ અધૂરી રહેતી નથી, તે માયાવી છે. બધા ઋતુમાં સુખપૂર્વક રહે છે અને હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહે છે. તે ભૂપાતાળના માયાવી વૈજ્ઞાનિક મય દાનવે અનેક નગરોની રચના કરી છે. આ નગરો શ્રેષ્ઠ મણિઓ વાળા અત્યંત અદ્ભુત હજારો મહેલો અને અટારીઓથી સુશોભિત છે. સભાઓ અને મંદિર અને મોટા ચોક તેની શોભા વધારે છે. આ નગરો દેવતાઓ માટે પણ દુર્લભ છે. અનેક જગ્યાએ નગરો અદ્ભુત રીતે શણગારેલા છે. નાગો અને અસુરો પોતાની પત્નીઓ સાથે ત્યાં વિહાર કરે છે. કબૂતર અને મૈના જેવા પક્ષીઓ ત્યાંની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. પાતાળના અધિપતિઓના વિશાળ ભવનો છે, તેના દ્વારા શોભાયમાન તે નગરો ખૂબ જ પ્રકાશિત થઈ રહ્યા છે. ત્યાં મનમોહક અનેક મોટા મોટા અને સુંદર ફળ ફૂલોથી ભરપૂર બગીચા છે. ત્યાં સ્ત્રીઓ માટે વિલાસના અનેક સ્થાન છે, તેનાથી બગીચાઓની શોભામાં વિશેષ વધારો થયો છે. અનેક પ્રકારના પક્ષીઓથી છવાયેલા અગાધ અને સ્વચ્છ જળવાળા અનેક સરોવરો છે. તેમાં પાઠીન નામની સુંદર માછલીઓ છે. સરોવરોમાં રહેલા જળચરો જંતુઓથી જળ જ્યારે દૂષિત થઈ જાય છે ત્યારે તેમાં રહેતા કુમુદ કલહાર અને શ્વેત નીલ અને વ્યક્ત વર્ણના કમળ હાલવા લાગે છે. ત્યાં રહેતા પક્ષીઓ અનેક પ્રકારે વિહાર કરીને ઇન્દ્રિયોને આનંદ આપતા અનેક જાતના મધુર શબ્દો બોલે છે. આ સ્થાનની આગળ દેવતાઓનું શ્રેષ્ઠ ઐશ્વર્ય પણ ઝાંખવું લાગે છે. ત્યાંના નિવાસીઓ ક્યારેય ભયભીત થતા નથી. મોટા મોટા નાગોના માથા પર રહેલા સુંદર મણિઓના પ્રકાશથી ત્યાં અંધકાર રહી શકતો નથી. ત્યાંના લોકોને દિવ્ય ઔષધિ રસાયણ પદાર્થો રસ કે અન્ન વગેરેની જરૂર પડતી નથી. તેમને કોઈ પ્રકારના રોગો પણ થતા નથી. વાળ ધોળા થવા, પસીનો થવો અને તેમાંથી દુર્ગંધ નીકળવી, થાક લાગવો, નર્વસતા આવવી અને વૃદ્ધાવસ્થા આવવી જેવા કષ્ટ પણ થતા નથી. તેમનો સમય સદા મંગળમય રીતે વ્યતીત થાય છે. ભગવાન શ્રી હરિના પરમ તેજસ્વી સુદર્શન ચક્ર સિવાય તેમને બીજા કોઈથી મૃત્યુનો ભય નથી. નારદ જ્યારે સુદર્શન ચક્ર પાતાળમાં જાય છે ત્યારે ગભરાઈ જવાને કારણે રાક્ષસ સ્ત્રીઓના ગર્ભ પડી જાય છે. અધ્યાય 16-17-18 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.